મિત્રો, ધૂળેટી માત્ર રંગોનો તહેવાર નથી, એ તો દિલોને રંગવાનો દિવસ છે. હોળી પછી આવતી ધૂળેટી આપણને એક મોટો સંદેશ આપે છે. ગઈકાલે અગ્નિમાં અહંકાર બાળ્યો અને આજે સંબંધો રંગાઈ રહ્યા છે. જીવનમાં ક્યારેક મન સુકાઈ જાય છે, સંબંધોમાં ધૂળ જમા થઈ જાય છે. અહંકાર, ગેરસમજણ અને ઈર્ષા હૃદયને ફિક્કા બનાવી દે છે. ધૂળેટી કહે છે, રંગ ઉડાડતા પહેલાં મનનો ભાર ઉતારી દો, કોઈને માફ કરી દો, કોઈને ગળે લગાવી દો, કોઈની સાથે ફરી મિત્રતા શરૂ કરી દો. રંગો આપણને વિવિધ ભાવનાઓ શીખવે છે. લાલ, પીળો, લીલો, વાદળી વગેરે રંગો ઉત્સાહ, આનંદ, વિકાસ અને શાંતિના પ્રતીકો છે. જીવનમાં પણ એવું જ છે, જેટલા રંગો ઉમેરીશું એટલું વધુ સુંદર, કલરફુલ બનશે. ચાલો આજની ધૂળેટીએ નક્કી કરીએ, હું મારા જીવનને ખુશીના રંગોથી રંગીશ અને બીજા લોકોના જીવનમાં પણ આનંદનો એક રંગ જરૂર ઉમેરીશ. કારણ કે સાચી ધૂળેટી એ છે જ્યારે ચહેરા પર નહીં, દિલો પર રંગ ચડે. હેપી ધૂળેટી.